વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 29મો સર્ગ. શ્રીરામે ખરને ફિટકારવો અને ખરે પણ એમને કઠોર ઉત્તર આપીને એમના ઉપર ગદાનો પ્રહાર કરવો તથા શ્રીરામ દ્વારા એ ગદાનું ખંડન. ખરને રથવીણો થઈને ગદા હાથમાં લઈને સામે ઉપસ્થિત થઈને જોઈને મહાતેજસ્વી ભગવાન શ્રીરામ પહેલાં કોમળ અને પછી કઠોર વાણીમાં બોલ્યા. નિશાચર હાથી ઘોડા અને રથોથી ભરેલી વિશાળ સેનાની વચ્ચે ઊભો રહીને અસંખ્ય રાક્ષસોના સૈનિકોને સ્વામી હોવાનું અભિમાન ધરીને તે જે સદા ક્રૂરતાભર્યું કર્મ કર્યું છે એની સઘળા લોકોમાં નિંદા થઈ છે. જે સમસ્ત પ્રાણીઓના ઉદ્વેગમાં નાખનારો ક્રૂર અને પાપાચારી છે એ ત્રણેય લોકનો ઈશ્વર હોય તો પણ જાજો સમય ટકી શકતો નથી. જે લોક વિરોધી કઠોર કર્મ કરનારો છે એને સૌ સામે આવેલા દુષ્ટ સર્પની જેમ મારે છે. જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી એની ઈચ્છાને કામ કહે છે અને પ્રાપ્ત થયેલી વસ્તુને વધારે ને વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છાને લોભ કહે છે. જે કામ અથવા લોભથી પ્રેરિત થઈને પાપ કરે છે અને એના વિનાશકારી પરિણામોને સમજતો નથી, ઉલટું એ પાપમાં જે હર્ષ અનુભવે છે એ જ રીતે પોતાનું વિનાશ સ્વરૂપ પરિણામ જુએ છે. જેમ વરસાદની સાથે પડેલા કરા ખાઈને બ્રાહ્મણી રક્તપુચ્છિકા નામની કીડી પોતાની વિનાશ જુએ છે. લાલ પૂંછડીની એક કીડી હોય છે, જે કરા ખાય તો મરી જાય છે. કરા એના માટે વિષનું કામ કરે છે. આ વાત લોકમાં પ્રસિદ્ધ છે. રક્તપુચ્છિકા. રાક્ષસ દંડકારણ્યમાં નિવાસ કરનારા તપસ્વી ધર્મપરાયણ મહાભાગ મુનિઓની હત્યા કરીને કોણ જાણે તું ક્યુ ફળ પામીશ. જેના મૂળિયા સુકાઈ ગયા હોય એવા વૃક્ષો જેમ લાંબા સમય સુધી ઊભા રહી શકતા નથી, એ જ રીતે પાપ કર્મ કરનારા લોકનિંદિત ક્રૂર પુરુષો કોઈક અગાઉના પુણ્યના પ્રભાવથી ઐશ્વર્યને પ્રાપ્ત કરીને પણ ચિરકાળ સુધી એમાં પ્રતિષ્ઠિત રહી શકતા નથી, ત્યાંથી ભ્રષ્ટ થઈ જ જાય છે. જેમ સમય આવતા ઋતુ પ્રમાણે વૃક્ષ પર પુષ્પ આવે છે, એ જ રીતે પાપ કરનારા પુરુષના સમય અનુસાર પોતાના પાપ કર્મનું ફળ, ભયંકર ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. નિશાચર જેમ મિશ્રિત અન્ન ખાવાનું પરિણામ તરત ભોગવવું પડે છે, એ જ રીતે લોકમાં કરેલા પાપ કર્મનું ફળ પણ સત્વરે ભોગવવું પડે છે. રાક્ષસ જેઓ સંસારનું અહિત વિચારીને ઘોર પાપ કર્મમાં પ્રવૃત્ત છે એમને પ્રાણદંડ આપવા માટે મારા પિતા મહારાજ દશરથે મને અહીં વનમાં મોકલ્યો છે. આજે મારા છોડેલા સુવર્ણભૂષિત બાણ જેમ સાપ કાચડીને છેદીને નીકળે છે, એ જ રીતે તારા શરીરને ફાડીને પૃથ્વીને પણ ચીરીને પાતાળમાં જઈને પડશે. તે દંડકારણમાં જે ધર્મપરાયણ ઋષિઓને ખાધા છે, આજે યુદ્ધમાં હણાઈને સેનાપતિ સહિત તું પણ એમનું જ અનુસરણ કરીશ. પ્રથમ તે જેમનો વધ કર્યો છે એ મહર્ષિઓ વિમાનમાં બેસીને આજે તને મારા બાણોથી હણાયેલો અને નારકી દુઃખ ભોગવતો ભલે જુએ. કુલાધમ, તારી જેટલી ઈચ્છા હોય પ્રહાર કર, જેટલું શક્ય હોય મને પરાસ્ત કરવાનો પ્રયત્ન કર. પરંતુ આજે હું તારા મસ્તકને તાડના ફળની જેમ અવશ્ય કાપીને પાડી દઈશ. શ્રીરામે આમ કહેતા ખર ક્રોધિત થઈ ગયો. એની આંખો લાલ થઈ ગઈ. એ ક્રોધથી અચેત જેવો થઈને હસતો હસતો શ્રીરામને આ રીતે ઉત્તર આપવા લાગ્યો. દશરથ કુમાર, તું સાધારણ રાક્ષસોને યુદ્ધમાં મારીને પોતે જ પોતાની આટલી પ્રશંસા કેવી રીતે કરી રહ્યો છે? તું પ્રશંસાને યોગ્ય બિલકુલ નથી. જે શ્રેષ્ઠ પુરુષો પરાક્રમી અને બળવાન હોય છે તેઓ પોતાના પ્રતાપના કારણે વધુ ઘમંડમાં ભરાઈને કોઈ વાત કહેતા નથી, પોતાના વિશે મૌન જ રહે છે. રામ, જેઓ શુદ્ર અજિતાત્મા અને ક્ષત્રિય કુલ કલંક હોય છે તેઓ જ સંસારમાં પોતાની બડાઈની ફોગટ ડીંગ હાંકતા હોય છે. જેમ અત્યારે તું પોતાના વિશે મોટી મોટી વાતો કરે છે. જ્યારે મૃત્યુ જેવો યુદ્ધનો સમય આવી પહોંચ્યો છે એવા વખતે યોગ્ય સમય વિના જ યુદ્ધભૂમિમાં કયો વીર પોતાની કુલીનતા દર્શાવતો પોતે જ પોતાની સ્તુતિ કરશે. જેમ પિત્તળ સોનાને શુદ્ધ કરનાર અગ્નિમાં તપાવવામાં આવે તો એ પોતાની લઘુતા કાળાસંજ બતાવે છે, એ જ રીતે પોતાની જૂઠી પ્રશંસા દ્વારા તમે બધી રીતે પોતાની હલકાઈનો જ પરિચય આપ્યો છે. શું તમે જોતા નથી કે હું વિવિધ પ્રકારની ધાતુઓની ખાણો ધરાવતા તથા પૃથ્વીને ધારણ કરનાર અવિચળ કુલ પર્વત જેવો અડગપણે અહીં તમારી સામે ગદા લઈને ઊભો છું? હું એકલો જ પાસધારી યમરાજની જેમ ગદા હાથમાં લઈને રણભૂમિમાં તમારા અને ત્રણેય લોકના પ્રાણ લેવાની શક્તિ ધરાવું છું. જોકે તમારા વિશે હું ઈચ્છા અનુસાર ઘણું બધું કરી શકું છું, તો પણ અત્યારે કાંઈ નહીં કરું, કેમ કે સૂર્યદેવ અસ્તાચળે જઈ રહ્યા છે, તેથી યુદ્ધમાં વિઘ્ન આવશે. તમે 14,000 રાક્ષસોનો સંહાર કર્યો છે, તેથી આજે તમારો પણ વિનાશ કરીને હું એ બધાના આંસુ લૂછીશ, એમના મૃત્યુનો બદલો ચૂકવીશ. આમ કહીને અત્યંત ક્રોધે ભરાયેલ ખરે ઉત્તમ વલય કળાથી વિભૂષિત તથા પ્રજ્વલિત વ્રજ જેવી ભયંકર ગદાને શ્રીરામચંદ્રજી પર ફેંકી ખરના હાથોમાંથી છૂટેલી એ દીપતી વિશાળ ગદા વૃક્ષો અને લતાઓનો ભૂકો કરીને એમની નજીક જઈ પહોંચી મૃત્યુના ગાળિયા જેવી વિશાળ ગદાને પોતાના ઉપર આવતી જોઈને શ્રીરામચંદ્રજીએ અનેક બાણ મારીને આકાશમાં જ એના ટુકડે ટુકડા કરી નાખ્યા. બાણોથી ચૂરા ચૂરા થઈને એ ગદા પૃથ્વી પર પડી ગઈ. જાણે કોઈ સાપણને મંત્ર અને ઔષધિના બળથી પાડી નાખવામાં આવી હોય. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષરામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 29મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.